બેન એવું પૂછે છે કે આપણી પાસે કોઈ 24 પૈસા આપણે આપવાના છે, હવે આપણે 24 પૈસા 1-1 પૈસો ગણીને ક્યાં, તેના કરતા 25 પૈસાનો સિક્કો આપી દઈએ, 25 પૈસાને સિક્કો આપી દઈએ 24 ને બદલે. તો કહે કે હવે 1 પૈસો આપણને પાછો આવતા ભાવમાં એ પાછો આપવા આવશે, એનો હિસાબ રહેશે એટલો. તમારું મન મજબૂત થાય, પૈસા પડતું મન સારું થાય, પૈસા લઈ લો કોક નો તો મન એટલું નબળું થાય. એમાં કઈ ઋણાક બંધ બંધાતો ઋણાક બંધ, તમે રાજી થઈ જાય પૈસા બધા તો બંધાય. પાતાળો છે અને હોય તો કેવું હોય, લીલા આપણે બિઝનેસ માં ગયા હતા ને, મોટા મોટા મજા મોડા પર કરતા હતા જોયું હતું. હવે આ તો આ તો જાણે બનાવતી હતા બધા, પણ ખરેખર જ્યાં આગળ હોય છે ત્યાં માણસ ભરશે નહીં મારે. તો માણસ આ બધા વાઘાવું કર્યા કરતા એવું કરતા, એના કરતા વધારે ભડકાતું હશે. એમ તો રાખો એટલે દુઃખ પાર ઘણું દુઃખ ભયંકર દુઃખો છે. બધું કઈ દુઃખ કોઈને આપતા પહેલા વિચાર કરજો, એ દુઃખ આપણે ભોગવવું આપણે ભોગવવાની જગ્યાઓ જુદી જુદી થાય. બઉ ત્રાસ આપે, બહુ દુઃખ આપે હે લોકોને એ બધા. સાધારણ દુઃખ આપે, સાધારણ ત્રાસ આપે તે બધા આવે. એ લોકો ક્યાં મનુષ્ય જેવા જ હોય, નર્ક માં કે જુદા હોય, અને કોઈને દુઃખ ના આપે એટલે દેવ ગતિ બુદાય. મનુષ્ય રૂપે હોય ત્યાં આગળ શરીરે બધા પારા જોવા, કે પેલો હોમો બીજી આવે ને દિવાળી એ કાપે કાપે, તો પૂછો સારું મરી જાય તો ઘર એટલે ભોગવે જ ચૂકે, એટલે લાખ વર્ષ આવી જાય ને ત્યાં આવી પસંદ થઈ જાય એવું બીજું હોય કાપે. હા માર આખો દુઃખ દુઃખ છે દુઃખ. કોઈને દુખાતી નું સીધું નહીં થાવ, કોઈને દુખાતી સીધું થઈએ આપણે, કોઈને દુખાતી કોઈને દુખાતી આપણે સીધું થઈએ. હા અમેરિકનો વર્ગી નામ કાપે છે એના દુખાતી ને સીધા આવશે ખરા. મરઘી દુઃખ થતું હોય તો જાણું, મરઘી દુઃખ થતું હોય તો જાણું. હા દુખાતી ને પછી પાછું પોતે એ જ મરજી થવું પછી પછી છૂટકો ને થાય ને અત્યારે જી અક્ષર છૂટકો ને ન પડે માટે આપણે ભગવાને શું કહ્યું હતું કે જે જીવો રે ભાન નથી જે ત્રાસ પામતા નથી એ જીવો ખાજે જેને ભાન જ નથી એને બહુ દુઃખના દુઃખ થાય ને તો ભાન આપણે એ બેભાન ઓપરેશન કરવા તો બેભાન કરે ને ઓપરેશન કરવાનું બેભાન કરે ને એવું આપણે એટલે બાપાને પણ એ બેભાન છે એટલે વધે નહીં નાસી જતા હોય ત્રાસ પામતો હોય ભય પામતો હોય એને ના મળે ઘઉં નાખી જાય ખરા દળવાળા કહે તો ઘઉં નાખી જાય તો એને દળે કે સાવ ખાડું સાવ ખાવી તો ત્રાસ પણ કહે બર્નાર્ડ શો ની વાત કરો ને દાદા આ લોકોને તને ખબર પડી ગઈ વેજીટેબલ આપણે છે ને બધું પાર વગર છે ને તારે સંતોષ થાય વેજીટેબલ નથી આપણે વેજીટેબલ ફૂડ બધું સંતોષ થાય એવું નથી એટલો ફૂડ ખાઈએ તો સંતોષ નથી થયો તો પછી શા માટે તો પછી આપણે આ દુઃખ શા માટે ફૂગના દુઃખ થાય કારણ કે અમે તો તૈયાર કે અમે તો મારતા નથી કારણ કે આપણે ખાનાર છે તો બોલો મારે નહીં આપણે ખાતા ના મારે કોણ આપણે આપણો ભાગ ના પડાવવો બન્ના છો આપણે એનું નામ છે બન્ના છો મોટો માણસ લોકો બન્ના કોઈ પૂછ્યું કે તમે મરઘી છે બકરી છે માંસાહાર કેમ કરતા નથી મારું મારું કઈ કબ્રસ્તાન નથી કબ્રસ્તાન છે તો સાંભળ્યો છે ક્યાં જોયેલું પ્રશ્ન પૂછો કે બીજો શું નુકસાન છે કે આ વન ટુ બી સિવિલાઇઝ કે છે આ તો વ્હાઈલ માણસ નું કામ છે આવું કોઈ દુઃખ આપવું ત્રાસ આપવો એ તો વ્હાઈલ માણસ નું કામ છે એ તો સિવિલાઇઝ થવા માંગે છે આપણે શું થવું જોઈએ બધું ખાજે હા કરે છે મગજ મંદર બધું ચીજો બધું ખાજે આ ત્યાં આગળ મરી જાય મોટું આગળ મરી જાય ખરું આ બધું ખોટું ગાયો બેસે બહુ ભૂખી એમને માટે બરોબર એમને માટે બરોબર આપણે માટે કારણ કે આપણે પુનર્જન્મ માનીએ છીએ એટલે પાછું મને બધું ગાળશે કે નહીં કદા અને જાણતા રહે ને એટલે વાંધો નથી માયા પૂછે છે દાદા મેં હવે બંધ કરી દીધું છે ખાવાનું પહેલા ખાધેલી એની અસરો કઈ હા તો એનો મને કાગળ જ ના દેવું તો બધું કરી આપીશ કે બધું આપીશ હજુ પણ સાધા રહેવાનું જોયું તો કાગળ જ આપજો પ્રભુભાઈ નો દાદા એક મિનિટ પૂછો છું એને કહે છે મેં ખાવાનું બંધ કરી દીધું. ના સારું કરી દીધું, એને ભય આપતો દાદા. હા ભય આપ લખી લાવ જેને બંધ કર્યો તેને ભય આપી જો ભાઈ સો દોષ નથી કરવા તેને ભય આપી પુનર્જન્મ સમજતો એને સમજવું પડે કે અમે બી ખાધું પેલું આ ફળ આવી એમને સમજાય કે તારે સમજે ખરા પણ પછી પાછું ભૂલી જાય પાછું. આપણને બુદ્ધિ સમજાય એવું છે ને, બુદ્ધિ સમજાય એટલે બહુ થઈ ગયું આપણું. તને કેવું લાગે છે બુદ્ધિ સમજાય છે? બીના કે છે કે આ કળિયુગમાં બધા દેવ દેવીઓની બહુ પૂજા કરે છે, તો આ કળિયુગમાં દેવ દેવીઓ ભક્તિ જોઈને પ્રસન્ન થઈને દર્શન આપે કે ખાલી પોતાને મનને શાંતિ રહે કે ભૌતિક સુખ મળે એનાથી? એટલે ભક્તો પર આધાર રાખે, ભક્ત બહુ સિન્સિયર હોય તો થાય બેના કે છે. ભક્ત સિન્સિયર હોય તો સિન્સિયર રહેવાનું નહીં ને આવશે જ્યાં કઈ પાસે શ્રદ્ધા બે હતા તો જ એને અમે તમે કહી દેવા બાકી. અહીં એપ્લિકેશન કરી તો એપ્લિકેશન કરી પેલા બે સમજી જાય મારી એપ્લિકેશન ભેગો નથી એટલે બધી એપ્લિકેશન પાછી ભરે. એ તો એક જ તમે રાખો તો થાય, ગમે તેવી પરિસ્થિતિ એક જ રહી રાખો. જો કઈ પૂછવું છે કે શું? હા પૂછો પૂછો. વાત કઈ કરો ત્યાં સુધી આમ ગોગળામાં નહીં રહેતો આખો જયારે ગોચામાં ગોગળામાં મારા જવાબ ચાલુ છે તો ગોગળામાં જવાબ જતો રહેતો ગોગળામાં ગોગળામાં તો આવ્યા જશે પેલા છે જવાબ ચાલુ છે તો સાધન બધા બદલવા બદલવા નથી અપાડી ગયો. તારા બદલવાની ઈચ્છા થઈ ને રમાબેન ચડકાર હડે નહી કરતો અને વડે તું તારા હારા માટે કેમ હડે તારા હાજર થાય એટલા માટે નહીં. તારે બદલવા નથી, બદલવા તો બદલાય એટલે એના કઈ હું સહી કરાવે ભાઈ કાંઈ મોટો હતો જાય છે શરીર પર હજુ ભણે છે હજુ ભણે છે પણ એને માસી ને ત્યાં સાન ફ્રાન્સિસ્કો ગયેલો છે. શું કામ છે? સાન ફ્રાન્સિસ્કો અને માસી ને ત્યાં ગયો છે. દાદા ડિઝનીલેન્ડ દેખાય છે. દાદા નું નામ પાછું લાગ્યું માતાજી તો વાર માં મોકલ્યા પછી આપડે તારી બાકી છે આવી જાય બધા સાથે આવી જાવ ચાલ નમસ્કાર કરું બોલાવે કેટલી પ્રકારનો સુખ છે દોલર આવે છે છોકરા છે બધું છે ક્યાંય દુઃખ છે બધું મને કહો ને તમારે જે દુઃખ હોય મને આપી દો અને સુખ તમારી પાસે રહેવા દો બધું દુઃખ આપી દે એનું વધો છે તમે આપી દીધું તમારે પાસે રહ્યું પછી હા તો આપી દેવાનું વાંધો શ્રીકા સાહેબ મારી પર આપી દેવાનું કહ્યું ના રહે પછી મારે દુનિયામાં માણસો ને કઈ જાતના દુઃખો હોય છે તમારે કઈ જાતના કઈ કોણ મન થી માનીએ તો દુઃખ અને મન થી માનીએ તો શોખ અમને તો દુઃખ જેવું લાગતું નથી. એમને કહી દે ને એટલે પછી બેન મન થી મારા જ એવું કહી દેવું એવું કહેતા નથી મન થી ના માનશે એવું એટલે દુઃખ ની વ્યાખ્યા બતાવો એમ ધ્યાન ના પડે ગમે નહીં એ દુઃખ તમને ના ગમતું હોય એવું થાય તો દુઃખ થાય અને ગમતું થાય તો સુખ થાય તમારે દારૂ થાય એટલે સુખ થાય દારૂ ના થાય એટલે દુઃખ થાય બેન કે જે ભગવાન નું નામ લઈએ ત્યારે મન સ્થિર નથી રહેતું તો મન સ્થિર થવાનું બતાવે મન બગડી ગયું છે લપટું પડી ગયું છે લપટું જેમાં સુખી લપટું પડી જાય ને તો બુધ મારીએ અને પછી આવી ગઈ પડી ગઈ તો બુધ એમને આવી નથી રહ્યા બુધ આપણે તારો ના પડે બરોબર ને લપટું પડી ગયો બુધ જો મન લપટું પડી ગયું છે મને ભગવાન જયારે પ્રાર્થના કરીએ ત્યારે સ્થિરતા નથી રહેતી મન ફેરા કરે છે એમ હવે લોકો શું સમજે છે કે આ મન મન ખરાબ થઈ ગયું બગડી ગયું હું શું સમજાવું છું મન બગડી ગયું નથી તમે તમે બગડી ગયા મન બગડી ગયું હું તો હા મન તો મન તો કઈ એવી ગપુ નથી મન તો એ ખાસું મધર વાળું છે બગડે ને તેના ફાધર છે એના મધર છે બગડે છે ફાધર વગરનું ખાણીમાંથી કાઢ્યું હોય તો બગડે હા તો ફાધર મધર વાળું મન બગડે નથી શું બગડ્યું છે તમને અંદર પાડું ભગવાન નું નામ લે તો નથી રહેતું મન તમે સમજ ને તો પછી બેંકમાં થશે $1,00,000 તમને આપે તો ગણતી ખતરે એક ના રહે તો મન તો સારું છે, પણ તમે વાંચો છો, તમને ભગવાન ઉપર રુચિ નથી, દોડ ઉપર વધારે રુચિ છે. એટલે ભગવાન સમજી ગયા કે આ લોકો કાગળ જોડે જેટલી મારી કિંમત રાખતા નથી. તમને એવું નહીં લાગતા ભૂલ થઈ છે કે કેવી રીતે કહી શકાય કે ભૂલ થાય છે? આ ડોલર ડોલર પર એકાગ્રતા કેમ રહે છે? ડોલર ગમતી હશે તો હા છોકરો આવી શકે. બેન કે જો હું ડોલર પણ નથી ગણતી. હા એ તો કહેવાય, એવું તો શ્વાસ દીધો ઘણો તાર કરો. તમને સમજ પડે કે થયું એવું થાય ના થાય? એટલે આપણે આપણે ડોલરની કિંમત વધારે છે અને ભગવાનની કિંમત ઓછી છે. અને ડોલર તો આપણે ઓળખીએ છીએ, ડોલર તો શબ્દ આ સ્કૂલમાં આપે મારે, અને ભગવાનનું આપણું નામ કહીએ તો જતા રહેતા હોય છે. એટલે એ ચેક ચાલતો નથી, એટલે વધારે જે ચેક ચાલુ હોય તેને ચેક નહીં ચાલે. બેન પૂછે છે, તમે હમણાં કીધું ને મનના ફાધર મધર છે, તો એ કોણ? મેં પછી કહીશું, પણ હમણે તો આ બીજી વાત કરું ને. એટલે ભગવાન ઉપર રૂચિ વધારી છે, અને ભગવાન ઉપર જો તમારી શ્રદ્ધા બેસી તો તમારે સંસારમાં કશું હરકત નહીં આવે. પણ ભગવાન પર શ્રદ્ધા બેસે કેવી રીતે? ગપ્પું હોય ત્યારે આગળ દેખાડે કે આ પ્રશ્ન ભગવાન આવ્યા, એના જેવું મોડું હોય, એના જેવું પીલા નબળા કર્યા હોય, એના મોજ લીધે થાય તો આપણે તમે માનો? તમે ના મનાય એવું કોને તમે ભગવાન માનો છો? રાધા કૃષ્ણ માને છે. રાધા કૃષ્ણ પણ તમે જોયેલા? તેના આધાર છે, મન થી માનેલા. એવું એવું ચાલે ને ઓળખવું પડે, ડોલર ને ઓળખો. જૂઠો છે સાચો, ના આ તો જૂઠો નહીં ચાલે. અને અમા ઓળખું ના ચાલે, વટાવા દે નહીં હાલે. પછી ઓળખ્યા વગર ભગવાનનું નામ જોયું, વટાવા દેશે પછી નહીં મળે. ઓળખો પછી નામ તો અમારા પુસ્તક દર પછી ઓળખું નામ બીજું એટલે કેવા છે. ક્યાં રહેતા છે ભગવાન? આ લોકો કદું ઉપર રહે છે એવું કહે છે. તમે ઉપર ક્યાં રહે છે? આકાશમાં નથી કોઈ પાયા ખોલ્યા કે નથી કોઈ મતા? જગા તો જોઈ ના જ રહે બધી. અમે આ મહી રહેશે સાથે ભાઈ બધા બેઠા છે. એને કોઈ કહો છો કશું એ ભગવાન મારું આટલું કામ કરે? એનું નામ શું છે? એનું નામ રાધા કૃષ્ણ ની મૂર્તિ થી ભગવાન ને પ્રાર્થના કરું. એ બરોબર છે, રાધા કૃષ્ણ ની મૂર્તિ. એ મૂર્તિ તમે મૂર્તિ જોયેલી કે આ લોકો મુસલમાન સ્થાપી શકે? નથી જોયેલી. આ મુસલમાન સ્થાપી લોકો એટલે નહીં તમારી નહીં બેઠા છે ભગવાન. એ પ્યોર સોલ છે. શું છે? પ્યોર સોલ છે. તમારે ઇમ્પ્યોર છે એ પ્યોર છે. તમે થોડાક ઇમ્પ્યોર નહીં પોતે પ્યોર થઈ ગયા? ઘણા ઇમ્પ્યોર કહેવાય. હા પણ આપણે પ્યોર છો, નહીં ભગવાન પ્યોર છે તો બતાશે, અને તમે ઇમ્પ્યોર છો એટલે તમારે એનું નામ ગુજરાતી ભાષા બોલવું એ સિદ્ધાત્મા ભગવાન. તમે હોય ને તે સાંભળશે ના સાંભળશે કે કૃષ્ણ ભગવાન કૃષ્ણ ભગવાન ફોટો તમારે જોયેલો, હું તમારે ચૂકેલો. કૃષ્ણ ભગવાન શું કહે છે? નહીં બેઠેલો તે જ હું શું કહે છે. તમારો આત્મા તે જ હું શું કહે છે. હવે તો એ છતાં આપણે એનું નામ ના દઈએ પણ કૃષ્ણ ભગવાન વાંચીએ નહીં તો શું થાય? કૃષ્ણ ભગવાનનો શબ્દ માનવો જોઈએ ના માનવો? હા કૃષ્ણ ભગવાન કોઈ શબ્દ માનો છો તમે? એમની જીભ ઉપર તમે મૂકો છો કૃષ્ણ ભગવાન માનવું ના જોઈએ આપડે. કૃષ્ણ ભગવાન કહ્યું છે કે જીવ કૃષ્ણ ને શોચ ના કરે, કૃષ્ણ કરવું હોય તો કરે. આ તમે શોધ ના શોધ કરે કરો છો બધા, એટલે તમે ગાંઠતા નથી આવ્યો. તમારું શું બગાડ છે કૃષ્ણ? આવું ગાંઠતા નથી. બાળક થઈને ના ગોઠેલા જોઈએ, પણ તમે મોટી ના કરો સબૂતા ગાંઠતા નથી. કૃષ્ણ ભગવાન એટલે મને રોજ કહી ગયા છે કે આ કવિના માણસો મને ગાંઠતા નથી અને મારી જીભ ઉપર પડ બીજા છે. મને કહે તમે કઈ ખામા કરી આવે, મેં કરી આવી ખમા કરવા ના પડે. વિચાર કરી મને રોજ કહે છે, કહ્યું ના કરવું જોઈએ. જીવ તું સુંદર છો તો ના કરે, પ્રશ્ન નહીં કરે તો પછી આપણે સૂચના થાય તો એમને સાથી જાય. ભગવાન આ તમારું કરતા હું તો છોકરા દાળ ભાત ચીડી કરી શાક ભાગ બધું ખવડાવી છે. જયારે દીવ પછી હા મજા જવાય સુંદર ભાગ બધું ખવડાવી પણ આ ચીડી થાય મારું કામ તમારું. અને બીજું પ્રશ્ન કશું માનો છો? બીજું કોઈ સાથેમાં બીજું ભગવાને કહ્યું કે તું પ્રાપ્ત ને ભોગવ, અપ્રાપ્તની ચિંતા ના કરે. એ તમે આખો દાડો પ્રાપ્ત ને ભોગવતા નથી. આ રહી ગયું, આ રહી ગયું, હજી મારે ફોર્મ જોશે, આ એક બુક બે બે હજુ મારે ચાલશે નહીં, બધું કાંઈ નહીં જોશે. આવું ને આવું કર્યા કરે જો છે ને ભોગવ ના કરે. બે બે હજુ મેં કાંઈ નહીં જોશું. હા કૃષ્ણ ભગવાને કહ્યું સારું કહ્યું છે ખોટું કહ્યું? તમે જઈને શ્રી કૃષ્ણ સારું બોલો છો. પ્રાપ્ત ને ભોગવો, અપ્રાપ્ત ને ચિંતા ના કરશો. કે આપણા હાથમાં આવીને તેની ચિંતા આપણી પણ છે એને ભોગવો જ રહેશે. શું અને બે બાજુમાં હશે વધારે ગાવો જરા ના હશે ચાર્જ સ્પ્રે કરી મૂકી જાઓ. પ્રાપ્ત ને ભોગવો કરે શું ખોટું કરે? હવે આને હિમંતન તમે સાથે સાથે બોલું એમ કે છે. મારી પાસે જે છે એમાં મને તો સંતોષ છે. એ સંતોષ છે તો પણ ઢોગળતા નથી. ઢોગળતા નથી, ઢોગળતા એકદમ રાત સુધી થાય. આ તો સંતોષ છે. તમે દેશો યુદ્ધો કહો કે આબરૂ ઘર ઘર કરે ઉઘાડી પડે ના દે જોયું ને આબરૂ જાય ને કે આબરૂ ના જવા સારું ગમે એટલા દુઃખ પડે તો એ તો આબરૂ ન જવા દેવા માટે ગમે એટલા દુઃખ પડે તો એ તો અને મોકે જવા માટે થોડા દુઃખ પડે તો ના એ ના મૂકવા આવે. કયું સારું અમે એટલે મારે તો આબરૂ મેં પહેલેથી કઈ નથી ભાઈ આ આબરૂ આપણે જોઈએ નહીં. ખોટી આબરૂ ક્યાં હતી પકડી? આપણે તો દોડશું દેશમાં દેખાઈ લોકો જે નોકર હોય ત્યારે મમ્મ છે તો વાપરે નહીં વાપરતા વાપરે નહીં. માણસ જોવાના આપણે આપણી જેવા કરે છે એને કોઈ મમ્મ છે તે વાપરીએ પછી ભગવાન શું આપણને આપે ને ફળ? તમે આ ભીતને ગોસ્તી મૂકી મારી જોઈએ મૂક્યું નામ આપ્યું નહીં કરવા જોયું ભીતે કલામ કરશે. ના તમને વિશ્વાસ ના તો મારી ગયો ને તમારે દોસ્તી મન બન મજબૂત કરવું છે. રોજ માં નાયેલો થાય છે કોઈ દાડે બોલતા નહીં તમે થાય પણ ઢોકળા પર ચીડાવું છું તો અમની પર ઢોકળા પર ચીડાવું અમની પર એનો ગુનો કર્યો બિચારી એક વાર તો ગીલે બંધે નહીં એક ગીલે બંધે એટલે એનો ગુનો કર્યો બેસીને લાગવા આવી જોઈએ હા બીજે રીત કહેવાય તમારો એનો ગયો બાટલા નો કઈ શાંતિ થાય એવું કરવું છે છોકરા બકરા છે ને બિલકુલ શું કરશું કોને ગાડી રાખશો આપડા ગાડી ગાડી ઉપર પણ જાય છે ગાડી છે ને નામ તો ના નીકળે ને આપડું નાણંદ ના છોકરા કઈ આપણું નામ કાઢે મદદ આપી આપડે નામ તો જે કાઢે છે એને ગાડી બતાવી નામ કાઢવાની ઈચ્છા નથી એ તો રહી જાય ભાઈ ઊંડી ઊંડી અરુણભાઈ મહેતા એવું પણ આજના છોકરા બાપનું નામ લખતા જ નથી તો સારા ઘણા સારા છોકરા હોય બિચારા નામ બાપનું નામ જ લખતા નથી પછી બાર આકાશ શું કરા છે ચૂકે રહી માટે અહીંયા આગળ ફસાશે રહી આ ફસાવા જેવી જગ્યા ને પંકજી કે છે એક જ જગ્યા ફસાવાની છે બધું સારામાં બધે સારી રહે છે થોડી થોડી નહીં અસર કઈ જાય બધું જાય બધું આપવા પડે જો આપ કમા કરે છે હજુ તો કોઈને ખુલાસો નહીં પૂછ્યો લીડર ને અંદર મને મનમાં રહ્યા કે આ શું લખે લીડર ને આપણા દેશમાં આવું કઈ લખતા નથી ફૂલ સર્વિસ આપણને કોડ ભરે આપણા દેશમાં કશું નહીં આપણને સારું ધંધો સારો કમ છે તે કંપનીનો અને સાચવ તમારું તમારે એકલા બેવા પડે, બેન ને શું કેવું પડે? થોડો ચોર તો નહીં રાખવો છો ને, થોડો ચોર રાખવો પડે. તમે ગમત માં જોઈ વાતો કરવાની ગમે છે, ગમે છે એટલે જ ખાસ આવે. એનું મન ખુલ્લું થઈ જાય, મન ખુલ્લું થઈ જાય. પેલા છોકરા ચીબળું થઈ, ચીબળી જાય. મને દેખાય ને બાજુ વાત કરે તો મન પ્રફુલ્લિત થતું જાય, અને મન પ્રફુલ્લિત થાય તો આ સંસારમાં સુખ થાય નહીં. સુખમાં ચીબળેલા મને શું પ્રફુલ્લિત ના થયે તો ખાન દાદી ડાક્ટર આવ્યા છે. મેં તો ડાક્ટર નું ફળ ખાધું ને, હવે ડાક્ટર કેમ દેખાડે? હમણાં રહ્યા છે ને, કરે છે. હવે મોડે સુધી બેસશે ને, એટલે વાતચીત પૂછો, બધા ખુલાસા કરું, પછી હું તમને બધું કરી આપીશ. ખબર પડી ને, મેરી કોઈ સભા બી થઈ જાય કેવી મજા નહીં. હા શબ્દ વાંચે રહો, નિર્વિકલ્પ સમાધિ તો કઈ મજા આવે ને. જો બી કરી આવ્યું તમે, તમારે હું એ કરવું છે. એનો અર્થ શું એ ખબર નથી. નિર્વિકલ્પ સમાધિ એટલે શું ખબર નથી. જે સમાધિ આવ્યા પછી સમાધિ જાય નહીં, જે સમાધિ આવ્યા પછી સમાધિ જાય નહીં. અને આ તો ક્યાં હો ગયા દાદાજી, કોણ સમાધિ હો ગયા? અરે મને ખબર શું છે, જવાબ છૂટી થઈ છે એને ભણ જ નથી તો એને સમજ શું છે? દેવભર મળવાનું સમાધિ વધુ છે, પણ આપણા ઇન્ડિયા લોકો મને સમાધિ છે. આપડા ઇન્ડિયા લોકો કોને સમાધિ કે? મારા પડી ગયા ભાન બધું કોઈ નથી, ભાન બચ્યું શું થઈ ગયું? ત્યાં મેડિકલ સમાધિ, આવું મેડિકલ સમાધિ વધુ જે સમાધિ આવે બધી જાય એમ નહીં. આ તો મારે ઉઠ્યો હતા થતી હોય એવો પાસ હા જાય નહીં. કોઈ ચિત્તમાં ચિત્ત નહીં, મનના થર હોય છે ને, એ કોઈ મનના થરમાં બહુ આનંદ પડી જાય કે નહીં પહેરી, અને પછી એ થરમાં આનંદ ભોગવે એટલે બહાર પેલું ભણ જતું રહે. મનના કોઈ લેવલમાં આનંદ ભોગવે તો બહારનું ચૂંટતું રહે, બહારનું ભાન ભૂલી જાય. એને આપણા લોકો આવું કે એટલે લૌકિક સમાધિ કે ચાલે, પણ સાચી સમાધિ તો આ મને નિરંતર રહે સચ્ચાઈ શક્તિ નહીં થઈ ગઈ. એ જાગ્રત હોય, જાગ્રત સ્થિતિ હોય. રાતે ઊંઘમાં હારી ઊંઘાય ને તો આપડે મળે મળું હાલ ને સાહેબ છું. તો શું પૂછ, કશું પૂછતો નથી. સદો કાકા થયો રહે મુંબઈ માં લોકો દાદા છે, ફસાવા જેવી જગા દુનિયામાં ફરતા એટલી જ જગ્યા છે. આવી પાસે મરી જવું આ ઉગર પણ બીજી વાર પછી જીવવું ખોટું ગયું. તમને એવું લાગ્યું અનુભવ માં આવ્યો? હા એવું હોવું છે. હા કરીશું.